હૃદયના ભાવથી પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. રાજો શુભ શાંત આરદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષર ધામનાય અધિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહ તણુ તો તે દુઃખ જાયે પરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ કૃપાળુ વાત્સલ્ય વારીથી ભક્ત વાંચા કલ્પતરુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમનું જીવન સાધુતાના ગુણોએ યુક્ત હતું, ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની એકાંતિક ભક્તિ એનાથી ભરપૂર હતું, એવા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હાલ તરોડા ગુરુકુલમાં વિરાજિત, વૃત્તિ દ્વારા આપણા સૌ કોઈનું પોષણ કરી રહેલા પરમ પૂજ્ય ગુરુ મહારાજ શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર કલ્યાણજી બાબા કામલિયા એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ, એમના દીકરા મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ વગેરે યજમાન પરિવાર ભક્તજનો ઓનલાઈન ઉપરાંત પ્રત્યક્ષ રૂપે મુમુક્ષુ ભાવે કથા શ્રવણ કરવા પધારેલા તમામ ભાવિક ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે લક્ષ્મી દેવી અને ભગવાન નારાયણ એમના લગ્ન થયા એ કથાનું શ્રવણ કર્યું. લગ્ન થયા બાદ તમામ દેવતાઓ હવે ભગવાનની સ્તુતિ કરે છે. આ સ્તુતિ આપણે રોજ સાંજે મહારાજ પાસે બેલ પડે અને પ્રાર્થના કરવા માટે જઈએ એવી નથી. નિત્ય આપણે જે પ્રાર્થના કરીએ એવી આ પ્રાર્થના નથી. કારણ કે દેવતાઓએ અત્યાર સુધી અનેક પ્રકારના મરણ તુલ્ય દુઃખ એને સહન કર્યા. એ દુઃખમાંથી ઉગરવા માટે અનેક પ્રકારના અનેક રીતે ઉપાયો કર્યા અને એક પણ ઉપાય જ્યારે એ દુઃખમાંથી ઉગરવા માટે મુક્તિ અપાવનારો ન થયો. બધા જ દેવતાઓ જ્યારે સાધનો કરીને થાકી ગયા, સર્વ રીતે નિરાધાર થયા, ત્યારે સર્વાધાર એવા પરમાત્મા કે જેને કોઈના આધારની જરૂર નથી એવા ભગવાનનો આશરો ગ્રહણ કર્યો અને આશરો કરતાની સાથે જ જે પણ કાંઈ દુઃખ હતા એ દુઃખ માત્ર ટળી ગયા. એ વખતે બધા જ દેવતાઓને ભગવાનનો મહિમા સમજાણો કે નહીં, ખરેખર વેદોમાં શાસ્ત્રોમાં જે ભગવાનનો મહિમા ગવાયો છે, યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત, એ ભગવાનથી કોઈ પર નથી, ભગવાનથી કોઈ આગળ નથી. યસ્માન નાણીઓ ન જ્યાયોસ્તિ કશ્ચિત, એ ભગવાનથી કોઈ સૂક્ષ્મ તત્વ નથી, ભગવાનથી મોટું કોઈ નથી, ન જ્યાયોસ્તિ કશ્ચિત. ન તત્ સમસ્ચા વ્યધિકશ્ચ દૃશ્યતે, એ ભગવાનની સમાન પણ કોઈ નથી અને ભગવાનની અધિક પણ કોઈ નથી. યહ સર્વજ્ઞ સર્વવિત, ભગવાન સર્વજ્ઞ છે, સર્વના સાક્ષી છે. આવો જે શાસ્ત્રમાં ભગવાનનો મહિમા વર્ણવેલો, એ તમામ મહિમા એને દેવતાઓએ આજે પ્રત્યક્ષ રૂપે નિહાળ્યો. કારણ કે જ્યારે મંદરાચલ પર્વત એ સ્થિર નહોતો થતો, મંદરાચલ પર્વતને ઉપાડવા માટે બધા દેવતાઓ જ્યારે એક સાથે પ્રયત્ન કરતા હતા, દાનવો પણ હતા, પણ મંદરાચલ પર્વત જ્યારે ન ઉપડો ત્યારે ભગવાને શંકરશણ ભગવાનને આજ્ઞા કરી કે તમે આ પર્વત એને બહાર કાઢો. એ સમયે શંકરશણ ભગવાને એક ફૂંક મારે 11 યોજન અંદર જમીનની અને 11 યોજન બહાર એવો મંદરાચલ પર્વત ફૂંક મારતાની સાથે જ 13 કિલોમીટર દૂર ફેંકાઈ જાય એટલા સમર્થ શંકરશણ ભગવાન, અને એ પણ ભગવાનની આજ્ઞામાં વર્તે. અનંત કોટી બ્રહ્માંડને પ્રયાસ વિના ધારણ કરવા માટે સમર્થ ગરુડજી, મન સમાન વેગવાળા, એ પણ ભગવાનની આજ્ઞામાં વર્તે. આમ અનેક પ્રકારનું સામર્થ્ય, અનેકનું સામર્થ્ય અનેક રીતે હોવા છતાં પણ આ તમામ દેવો, તમામ જે પણ કાંઈ સામર્થ્યવાળા જે પણ મુક્તો છે એ બધા જ ભગવાનની આજ્ઞામાં વર્તે છે, આવું પ્રત્યક્ષ રૂપે દેવતાઓએ નિહાળ્યું. શાસ્ત્રોમાં જે મહિમા વર્ણવ્યો હતો એ પ્રત્યક્ષ રૂપે એમણે નિહાળ્યો. અને ત્યારબાદ એ સ્તુતિ કરે છે, એ આ સ્તુતિ છે. જીવ, ઇન્દ્રિયો અને અંતઃકરણ, અમુક પ્રકારનું જ્ઞાન એવું હોય કે ઇન્દ્રિયોના લેવલનું હોય, આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, ઇન્દ્રિયના લેવલનું જ્ઞાન. બીજું જ્ઞાન છે અંતઃકરણનું જ્ઞાન, એકબીજાને આપણે જોઈ શકીએ છીએ પણ મનમાં શું ચાલે છે એ અંતઃકરણનું જ્ઞાન આપણને નથી. અને જીવ સત્તા એને તદાશ્રિત જે અનુભવ જ્ઞાન, દેવોને ઇન્દ્રિયોનું જ્ઞાન તો હતું જ, અંતઃકરણના લેવલનું જ્ઞાન પણ હતું, પણ જ્યારે પ્રત્યક્ષ રૂપે નિહાળ્યું ત્યારે જીવ સત્તા અને તદાશ્રિત જે અનુભવ જ્ઞાન, એ અનુભવ જ્ઞાન પણ આવ્યું, અને એ અનુભવ જ્ઞાનથી જે સ્તુતિ કરે છે એ આ બધી સ્તુતિ છે. હવે એક પ્રશ્ન થાય આપણા મનમાં કે જે દેવતાઓ સ્તુતિ કરે છે એ દેવતાઓ દેખાતા નથી, જે ભગવાનની સ્તુતિ કરે છે એ ભગવાન પણ દેખાતા નથી. એ વખતે દેવતાઓને જે પ્રત્યક્ષ રૂપે અનુભવ થયો એવો અનુભવ આપણને થયો નથી, તો હવે એનું સમાધાન શું કરવું? કારણ કે આપણને તો નથી દેવતા દેખાતા, નથી જે દેવતાઓને પ્રત્યક્ષ રૂપે ભગવાનને દર્શન આપ્યા, સહાય કરી, એ ભગવાન નથી આપણને દેખાયા, તો માનવું કેમ? દુનિયામાં તો એવું છે કે વી બિલીવ ઇન વોટ વી કેન સી, અમે એ જ માનીએ જે અમે અમારી સગી આંખે નિહાળીએ, પ્રત્યક્ષ રૂપે જોઈએ એમાં જ અમે માનીએ, બાકી અવ્યક્ત વસ્તુ એમાં અમે માનતા નથી. આ વાતનો જવાબ આપતા કવિ સુંદરમે સરસ કાવ્યની રચના કરી છે. દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી ના સહી મારા ભાઈ. કોઈ પણ વસ્તુ કે જે આપણને દેખાતી નથી એટલે એ વસ્તુ ન હોય એવું નથી, એવું નથી મારા ભાઈ. રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી દીઠો સૂરજ કદી ઘોડ. સહરાના રણની રેતી એને ક્યારેય દરિયો જોયો હોય? આપણે એને પૂછીએ કે દરિયો જોયો, એ શું કહે? ના પાડે. પણ એનો અર્થ એવો છે કે દરિયો નથી, દરિયો તો છે જ, એને જોયો નથી. કુવડ નથી દીઠો સૂરજ કદી ઘૂડ, કુવડે ક્યારેય સૂરજ જોયો હોય? એને પૂછીએ કે ભાઈ સૂરજ છે, તો એ તો ના જ પાડવાનું છે, કારણ કે એણે જોયું નથી. પણ હકીકતમાં આપણને બધાને તો દેખાય છે, આપણા માટે છે. બીજું દ્રષ્ટાંત દ્વારા સમજીએ, આપણું લોહી હોય એમાં શ્વેત કણો છે, રક્ત કણો છે, પણ આપણને ધોળો અંશ પણ દેખાતો નથી. એ જ લોહીનું સેમ્પલ જો પેથોલોજીસ્ટ ડોક્ટરને આપવામાં આવે તો એ કાઉન્ટ પણ આપે કે અત્યારે 10,000 શ્વેત કણ છે, આટલા રક્ત કણ છે. તો હકીકતમાં તો એ બધું છે જ, ડોક્ટરને દેખાય છે એનું કારણ કે એની પાસે એવી સૂક્ષ્મ દર્શક યંત્ર છે. આપણે જો એમાં યંત્રમાં જોઈએ અને આપણને એ રીત શીખવાડવામાં આવે, આપણે એ બધું ભણી લઈએ, તો આપણને પણ એ બધું દેખાય. એવી રીતે અહીંયા જે સ્તુતિ કરે છે, વ્યાસજી દ્વારા તમામ ગ્રંથો રચિત થયેલા છે. વ્યાસજી જેવા મોટા પુરુષો, વાલ્મીકિ જેવા ઋષિઓ, સૂરદાસજી, તુલસીદાસજી, નરસિંહ મહેતા, આપણા સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિક સંતો, દાદા ખાચર, પર્વતભાઈ આદિક ભક્તો, એમની પાસે એવી દિવ્ય દ્રષ્ટિ હતી કે સ્વયં પરમાત્માનો અનુભવ કરી શકતા, આત્માનો અનુભવ કરી શકતા. ભગવાને અર્જુનને જ્યારે વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે કહ્યું કે અત્યારે તમારી પાસે જે માયિક ચક્ષુ છે એના દ્વારા અમારું દર્શન તમને થશે નહીં. દદામિ તે દિવ્ય ચક્ષુ, એના માટે દિવ્ય નેત્રો જોશે. એટલે જે મહાપુરુષો આ બધું જોઈ શકે છે એ બોલે છે, અને એ બોલે છે એટલા માટે આપણે માનવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર મુક્ત કહેવાય. જે પણ કઈ અક્ષર મુક્તો મહારાજ વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લાવતા હોય, સ્વામી પ્રત્યક્ષ રૂપે નિહાળતા હોય, કે જે પણ મુક્ત એન્ટર થાય છે અક્ષરધામની અંદર, એના હૃદયમાં જરા પણ વાસના નથી. નિર્વાસનિક ભક્તો જ અક્ષરધામની અંદર એન્ટ્રી કરી શકે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ જોઈ શકે છે, એટલા માટે સ્વામી કહે છે કે નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવું, બાકી ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું તો એ જ છે. એ સંતો જોઈ શકે છે એટલા માટે કહે છે, અને એ કહે છે. આપણને ભલે નથી દેખાતું, પણ એવા મહાપુરુષો એમની પાસે દિવ્ય દ્રષ્ટિ છે, અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા જે પણ કંઈ બોલે છે એ સત્ય છે, અને એ વાત સત્ય છે એટલે આપણે માનવું જોઈએ. સૌ પ્રથમ બ્રહ્માજી સ્તુતિ કરે છે. એ ભગવાનનો મહિમા કેવો છે, એ ભગવાન કેવા છે એ બ્રહ્માજી સ્તુતિ કરે છે. વિચાર્યાહં વેદાન મુહુરૂપગતો નિશ્ચયમિમં રમારામે ભક્તિ ત્વયિ દ્રઢતરાયર્ય સુકૃતાં ભવેતર્યેવેષાં ક્ષય વિરહિતા ભોગનિકરાસ્ત તથા સ્યુર્લોકાવે પરમ પુરુષ આત્યંતિક ગતિ તથા સ્યુર્લોકાવે પરમ પુરુષ આત્યંતિક ગતિ. બ્રહ્માજી સ્તુતિ કરે છે કે હે પ્રભુ, વેદાન મુહુ વિચાર્ય, વારંવાર વેદોનો વિચાર કરીને ઇમમ નિશ્ચયમ ઉપગત, હું એવા દ્રઢ નિશ્ચય ઉપર આવ્યો છું. બ્રહ્માજી કેટલા સમર્થ! કોઈ પણ વસ્તુનો વિચાર કરવો હોય તો બુદ્ધિની જરૂર પડે, અને મહારાજ કાર્યાણીના પહેલા વચનામૃતમાં કહે કે બુદ્ધિમાં નિશ્ચયની વિકતીના કરનારા જો કોઈ હોય તો એ બ્રહ્માજી છે. બ્રહ્માજી બુદ્ધિના દેવ છે, બુદ્ધિના અધિષ્ઠાતા છે. એ જેવો વિચાર કરી શકે એવો આપણે વિચાર ન કરી શકીએ. સૌ પ્રથમ ભગવાને જો વેદનું અધ્યયન કોઈને કરાવ્યું હોય તો એ બ્રહ્માજી છે. એટલે બ્રહ્માજી થકી વેદોની ઉત્પત્તિ થઈ છે. એ જેવો વેદોનો વિચાર કરી શકે એવો આપણે કરી શકીએ નહીં. અને પાછું સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરે છે. સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે કે કોઈ પણ કાર્ય આપણી સામે દેખાય તો એ કાર્યનું કારણ આપણને પકડાય. કાર્યમાં કારણની દ્રષ્ટિ એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. આ દુનિયાની અંદર જીવ પ્રાણી માત્ર, એના કારણ કોણ? એના કારણ ભગવાન છે. મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ અતિશય સૂક્ષ્મ છે, એટલે સ્વામીને જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. તમામ વસ્તુની અંદર, તમામ કાર્યની અંદર અંતર્યામીપણે રહેલા ભગવાન એ જ સર્વના કારણ છે, ને એ જ બધી જગ્યાએ દેખાય છે. તમામ વેદો એનો સૂક્ષ્મ રીતે બ્રહ્માજી વિચાર કરે છે, અને બ્રહ્માજી એવું કહે છે કે હું એવા દ્રઢ નિશ્ચય ઉપર આવ્યો છું કે રમા રામે ભક્તિ તોય દ્રઢતરા યર્હી અશુભૃતામ ભવેત. અશુભૃતામ, અશુ એટલે થાય પ્રાણ. પ્રાણને ધારીને રહેલા એવા તમામ પ્રાણીઓ એમને જ્યારે રમા રામ, રમા એટલે લક્ષ્મીજી અને એના રામ એટલે કે ભગવાન નારાયણ, લક્ષ્મી નારાયણ એ ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે દ્રઢતરા ભક્તિ ભવે, જ્યારે અત્યંત દ્રઢ ભક્તિ થાય છે, ત્યારે જ એ પ્રાણધારી જે જીવાત્માઓ છે જીવાત્માને ક્ષય વિરહિતા ભોગ નિકરહા, જે ભોગોનો, જે ભોગ સમૂહોનો ક્યારેય પણ નાશ થવાનો નથી એવા ભોગો એમને પ્રાપ્ત થાય છે. તથા સિંહ લોકા, એવા દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે અને ત્યારે જ આત્યંતિક મુક્તિ થાય છે. ક્યારે? જ્યારે એ ભગવાનના સ્વરૂપની અંદર અત્યંત દ્રઢ ભક્તિ આપણને થાય છે ત્યારે આપણી મુક્તિ થાય છે. અજાનંતઃ તુ ઇત્થમ, જે લોકો આવું નથી જાણતા કે ભગવાનના, ભગવાનની દ્રઢ ભક્તિથી જ આત્યંતિક મુક્તિ થાય છે, અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે, જે લોકો આવું નથી જાણતા. અને રજોગુણ, બ્રહ્માજી એવું કહે છે કે રજોગુણ અને તમોગુણથી ભરેલા એવા અમે બધા દેવતાઓ, પોતાની જ વાત કરે છે કે એવા બધા અમે દેવતાઓ, અસ્માન દેવાન્યે ભજંતી, જે અમારું ભજન કરે છે અનેક પ્રકારના કૃચ્છ ચાંદ્રયણાદિક તપ માર્ગ દ્વારા, અનેક પ્રકારની પૂજાના માર્ગો એને સ્વીકારીને અમારી જે પૂજા કરે છે, તે એવ ઉક્તા મૂઢા, એને જ શાસ્ત્રોની અંદર મૂઢ કહ્યા છે. ક્ષયરહિત સૌખ્યમ ન કુહચિત લભંતે. અને એવા જે મનુષ્યો કે જે રજોગુણ અને તમોગુણથી ભરેલા એવા અમારા દેવતાઓની સ્તુતિ કરે છે, અમારું ભજન કરે છે, ઉપાસના કરે છે, એને ક્યારેય પણ ક્ષયરહિત સુખની પ્રાપ્તિ થતી, ક્ષયરહિત સુખની પ્રાપ્તિ થતી નથી. અતઃ એટલા માટે જ ત્વામ નિજરુદી હે કેશવમ અહમ દધે. અને એટલા માટે જ હે ભગવાન, હું તમારું સદાયને માટે ધ્યાન કરું છું. કેશવ, ભગવાનને કેશવ કહ્યા, કેશવ એવા તમારું હું ધ્યાન કરું છું. કેશવના ત્રણ અર્થ છે. પહેલો અર્થ, ક એટલે થાય બ્રહ્માજી, ઈશ એટલે થાય શિવજી, અને એ બંનેનું જે નિયંત્રણ કરે છે, એ બંનેના જે કંટ્રોલર છે, એ બંનેની ઉત્પત્તિ જેમાં, ઉત્પત્તિ જેમાંથી થઈ છે એવા ભગવાનને અહીંયા કેશવ નામથી કહ્યા છે. પ્રશસ્ત નીલ કેશત્વાત કેશવ પરિકીર્તિતઃ, અત્યંત શ્રેષ્ઠ ચીકણા અને શ્યામ વાકડિયા વાળ જેમના છે, એટલા માટે આવા વાળને ધારણ કરી રહેલા એ ભગવાનને કેશવ કહ્યા છે. ત્રીજો અર્થ, યસ્માત ત્વયા એવ દૃષ્ટાત્મા અતઃ કેશી જનાર્દન, તસ્માત કેશવ નામના ત્વમ લોકે ખ્યાતિમ ગમિષ્યસી. જે કારણથી ભગવાને કેશી નામના રાક્ષસનો નાશ કર્યો છે, એટલા માટે ભગવાનનું નામ કેશવ છે. આવા કેશવ નામથી કહેવાયેલા હે ભગવાન, સદાયને માટે હું તમારું ધ્યાન કરું છું. પ્રશ્ન થાય કે બ્રહ્માજી તો જાણે છે કે ભગવાનના સ્વરૂપમાં અત્યંત દ્રઢ ભક્તિ થાય અને પછી જ આત્યંતિક મુક્તિ થાય, અને પોતે ભગવાનનું ધ્યાન કરે છે, કરવાની છે દ્રઢ ભક્તિ અને કરે છે, શું કરે છે? ધ્યાન કરે છે. એવું કેમ? તો ધ્યાનને પણ, ધ્યાન એટલે શું? તો પાતંજલ યોગ દર્શનમાં એની વ્યાખ્યા કરી, તત્ર પ્રત્યેક તાનતા ધ્યાનમ. તત્ર એટલે ધ્યાન કરવા યોગ્ય ધ્યેય સ્વરૂપ એવા જે પરમાત્મા, એમનું તેલ ધારાવત અવિચ્છિન્ન, જેવી રીતે તેલની ધારા પાડીએ અને અખંડિત હોય, એક સમાન હોય, એવી રીતે પરમાત્માનું એક દ્રષ્ટિએ સેવન એ ધ્યાન છે, અને આ ધ્યાન પણ એ ભક્તિના અંગરૂપ છે. ભક્તિ યોગની વ્યાખ્યા એ રામાનુજાચાર્યજીએ જ્યારે યતીન્દ્રમત દીપિકામાં કરી ત્યારે એવું કહ્યું કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ રૂપ અષ્ટાંગ યોગ યુક્ત સ્તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ સંતાન હેતુ રૂપ. કે ભગવાનનો ભક્તિ યોગ કેવો છે? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા અને ધ્યાન પણ આવી ગયું, સમાધિ આ અષ્ટાંગ યોગથી યુક્ત તેલ ધારાવત અવિચ્છિન્ન ભગવાનની સ્મૃતિ સંતાન રૂપ એ ભક્તિ યોગ છે. આવી ભક્તિ એ દ્રઢ કરવા માટે સદાયને માટે બ્રહ્માજી એ ભગવાનનું ધ્યાન કરે છે. બ્રહ્માજીએ કહ્યું કે રજોગુણ અને તમોગુણથી ભરેલા એવા જે મનુષ્યો એ આ વાતને સમજી શકતા નથી, એટલા માટે અત્યારે આપણે જગતની અંદર જોઈએ તો રજોગુણ અને તમોગુણ એ સહેજે વિશેષ પ્રમાણમાં જોવા મળે, અને એને લઈને જ કોઈ પરમપિતા એવા પરમાત્મા એના શરણે જતું નથી, કારણ કે તે ગુણોથી યુક્ત તે મનુષ્યોને તેવી જ રીતે ઉપાસના કરવી ગમે છે. અહીંયા બ્રહ્માજી જે વાત કરે છે એ આત્યંતિક મુક્તિ આત્યંતિક સુખની વાત કરે છે. સુખના પણ બે પ્રકાર છે, એક અભિપ્રાયનું સુખ છે અને બીજું અનુભૂતિનું સુખ છે. અભિપ્રાયનું સુખ એટલે શું? આપણને મળેલા જે સુખને જે પદાર્થોને જે સફળતાને જગત વખાણે છે એ અભિપ્રાયનું સુખ છે. આપણે સારા કપડાં પહેર્યા હોય, સારા બૂટ ચપ્પલ પહેર્યા હોય, પછી બે જણા વખાણ કરે અને પછી જ આપણને શાંતિ થાય એ અભિપ્રાયનું સુખ છે. આજનો મોટો સમાજ આપણે જોઈએ તો એ અભિપ્રાયના સુખમાં અટવાયેલો છે. મનમાં તમામને આકર્ષણ છે અભિપ્રાયના સુખનું. અહીંયા રજોગુણ ને તમોગુણ મનુષ્યોની વાત આવી એટલા માટે આપણે આ વાત લઈએ છીએ. કરોડપતિ બન્યા વિના મોટી મોટી કંપનીની ગાડીઓ વસાવ્યા વિના આકર્ષક ફર્નિચર વાળા બંગલામાં રહ્યા વિના એના માલિક બન્યા વિના સમાજની અંદર એક નંબર ઉપર રહ્યા વિના અભિપ્રાયનું સુખ એ ક્યારેય પણ મળતું નથી. અને ઉપર કહ્યા એવા જે તમામ સુખનો જો કોઈ આધાર હોય એ સદગુણો નહીં, એનો આધાર ભગવાન પણ નથી, મોટા ભાગે કાવા દાવાના રસ્તા, આવેશ અને આક્રમણના રસ્તા, બુદ્ધિને ચાલબાજી, વેર અને હિંસા, કપટ અને પ્રપંચના રસ્તા, એક ઘા અને બે ટુકડા કરવાના રસ્તે, ધર્મ અને ધર્મીની અવગણના કરવાના રસ્તે આ અભિપ્રાયનું સુખ આપણને મળે છે. એટલે આપણે વિચાર કરવો જોઈએ કે આપણો નંબર તો એમાં નથી ને. વીતેલા વર્ષો ઉપર નજર કરીશું તો એવું લાગશે કે સમજણ અને શક્તિનો તમામ વારસો એ મોટા ભાગે આ દુનિયાની અંદર અભિપ્રાયના સુખ મેળવવા પાછળ જ લોકો વેડફી નાખે છે. અનુભૂતિનું સુખ કેવું છે? તો અત્યારે આપણા મનની અંદર આપણે કોઈ પણ પ્રકારના સારા વસ્ત્રો ન પહેર્યા હોય, સાવ સાદા વેશમાં હોઈએ, કપાળમાં તિલક ચાંદલો હોય, બૂટ પણ ન પહેર્યા હોય, ઉઘાડા પગે ચાલવાનો નિયમ રાખ્યો હોય, કોઈ આપણને વખાણતું ન હોય અને છતાં પણ આપણે અંદરથી જે શાંતિ છે એ અનુભૂતિનું સુખ છે. અને એ અનુભૂતિનું સુખ બ્રહ્માજી કહે કે અમે એવો નિશ્ચય કર્યો છે, એ અનુભૂતિનું સુખ એ ભગવાનના સંબંધ સિવાય ભગવાનની દ્રઢ ભક્તિ સિવાય આ દુનિયાની અંદર કોઈને મળતું નથી. આવી રીતે વિચાર બ્રહ્માજીએ કર્યો કે જ્યારે ભગવાનમાં એવી દ્રઢ ભક્તિ જીવોને થશે ત્યારે જ એમની આત્યંતિક મુક્તિ થશે. હવે પ્રશ્ન થાય, અહીંયા જે સ્તુતિ સ્તુતિ ભાગ અત્યારે જે ચાલે છે એ એકદમ અતિશય લિંકમાં છે. બ્રહ્માજીએ એવું કહ્યું કે ભગવાનની ઉપાસનાથી, એમની અતિ દ્રઢ ભક્તિથી જ મુક્તિ થશે, તો શા માટે ભગવાનની જ ઉપાસના કરવી? એ હવે શંકર ભગવાન એ સ્તુતિ કરે છે. ત્રયી સાંખ્ય વેદાંત યોગા પુરાણમ તથા પંચરાત્રમ પ્રભો ધર્મશાસ્ત્ર તવે વાતિ મહાત્મ્ય એકસ્ય નિત્યમ પ્રકારે રને કેરિ ગાયંતિ ભક્ત્યા તદેવેશ શાસ્ત્રાણિ ચૈતાનિ ભુમ્નો બભૂભૂસ્ત્વદેકાશ્રયાણાદિ કલ્પે રમા સેવ્યપાદાંબુજં શાસ્ત્રયોનિમ તમાન્યં ભવંતં ભજે વાસુદેવં તમાન્યં ભવંતં ભજે વાસુદેવં. શિવજી સ્તુતિ કરે છે કે હે પ્રભુ, તમે કેવા છો? તો ત્રયી, વેદ ત્રયી કહેવાય, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ ત્રણેય વેદો, સાંખ્ય શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, યોગ શાસ્ત્ર. વેદાંત એટલે વેદ અંત, વેદોનો જે સાર ભાગ ઉપનિષદ છે, આ 108 ઉપનિષદો, તમામ પુરાણો, પંચરાત્ર શાસ્ત્ર, તવેવ અતિ મહાત્મ્યમ, એકસ્ય, તમારા એકનું જ મહાત્ય, મહાત્મ્ય, મહિમા, એ નિત્યમ, સદાયને માટે નિરંતર અનેક પ્રકારે તમારો જ મહિમા ગાય છે. અને પાછા કેવી રીતે? તો કે ભક્ત્યા, અતિશય પ્રેમપૂર્વક તમારો જ, હે ભગવાન, તમામ શાસ્ત્રોએ મહિમા ગાય છે. અનેક શાસ્ત્રોમાં જુદી જુદી રીતે ભલે બીજા અન્ય દેવતાઓનું ગાન થયું છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ, વાયા વાયા તો તમારું જ ગાન થાય છે. અન્ય લોકોને આ ખબર નથી પડતી, પરંતુ ગાન તો તમારું જ થાય છે. દ્રષ્ટાંત દ્વારા સમજીએ. ગુરુ પૂર્ણિમા ઉપર આપણે જે સંતોની શિબિર થાય, એ વખતે અત્યારે જે આપણે કથા સાંભળવા બેઠા છીએ, અહીંયા જ સંતોની પંક્તિ થાય. અને એ વખતે આવી રીતે બધી દોરી બાંધેલી હોય સાઈડમાં, બધા જ હરિભક્તોને, વિદ્યાર્થીઓ સંતોના દર્શન કરવા માટે આવ્યા હોય, ઠાકોર જમાડતા હોય એ વખતે, અનેક હરિભક્તોએ રસોઈ આપી હોય, અને સંતો જ્યારે ઠાકોર જમાડવાનું શરૂ કરે, અરે થાય, શ્રી વાસુદેવ વિમલામૃત શ્લોક બોલાય, સંતો ઠાકોર જમાડતા હોય એ વખતે હરિભક્તોને વિદ્યાર્થીઓ દંડવત કરે, આપણા સંપ્રદાયની પ્રણાલી, એ વખતે હરિભક્તોને સંતો દંડવત કોને કરે છે? એ સંતોના હૃદયમાં બેઠેલા ભગવાનને દંડવત કરે છે. બહારથી આપણને એમ દેખાય કે દંડવત કોને થાય છે? સંતોને થાય છે, પણ દંડવત એ સંતોના હૃદયમાં બેઠેલા એવા ભગવાન એને દંડવત કરે છે, એની પૂજા કરે છે, એને રસોઈ આપે છે, અને એ ભગવાનને ધોતિયા ઓઢાડે છે. એમ શિવજીને બધું દેખાય છે કે અલગ અલગ પુરાણોની અંદર, પુરાણોમાં જોઈએ તો ગરુડ પુરાણમાં એવી રીતે મહિમા હોય, શિવ પુરાણમાં ભગવાન શિવનો મહિમા હોય, આમ અલગ અલગ પુરાણોની અંદર અલગ અલગ રીતે જે મહિમા ગવાયો છે, એ અંતે તો કોનો મહિમા છે? એ તમામના અંતર્યામી રહે એવા જે ભગવાન, એનો જ મહિમા એ તમામ શાસ્ત્રો ગાય છે. પછી કહ્યું કે શાસ્ત્રાણી એતાની ત્વદ એક આશ્રયાણી. હે પ્રભુ, તમામ જે પણ કઈ શાસ્ત્રોની રચના થઈ છે એનો જો આધાર કોઈ હોય તો એ તમે છો. આધાર એટલે આશ્રય, એટલે કે ભગવાનનું વર્ણન એ જો શાસ્ત્રોમાં ન હોય તો કોઈ મુમુક્ષુ કે જે આત્યંતિક કલ્યાણની ઈચ્છા રાખે છે એ કોઈ શાસ્ત્રને અડશે? કોઈ શાસ્ત્રને ન અડે. કારણ કે આ દુનિયાની અંદર તમામ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ નિર્ગુણ નથી. ભગવાન એક જ એવા છે કે જે નિર્ગુણ છે અને નિર્ગુણ એવા પરમાત્માના સંબંધથી જ જીવનો મોક્ષ થાય છે અને એ ભગવાનનું વર્ણન મુમુક્ષુને શાસ્ત્રમાંથી મળે છે. અને એ શાસ્ત્ર જો ભગવાનનું નિર્ગુણ એવા ભગવાનનું વર્ણન કરતા બંધ થઈ જાય તો કોઈ શાસ્ત્રને ન અડે. એ ભગવાનનું વર્ણન એમાં છે, એટલા માટે તમામ મુમુક્ષુજનો એ શાસ્ત્રનું પઠન કરે છે, વાંચન કરે છે, ચિંતન કરે છે, મનન કરે છે. એટલે કહ્યું કે શાસ્ત્રાણી ત્વદ એક આશ્રયાણી, તમામ શાસ્ત્રો એ તમારા આધારે રહેલા છે. અને શાસ્ત્રનો જે ભગવાનનો જે નિશ્ચય છે એ પણ શાસ્ત્ર વતે થાય છે. શાસ્ત્રમાં જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કહ્યું છે એના આધારે થાય છે. આપણે એવું કહીએ કે ભગવાનનું સ્વરૂપ એ કોઈ જાણી શકતું, જેવું છે એવું કોઈ જાણી શકતું નથી, પરંતુ શાસ્ત્રમાં જેવું ભગવાનનું સ્વરૂપનું વર્ણન કર્યું છે એ તો આપણે જાણી શકીએ છીએ. એટલા માટે શાસ્ત્ર દ્વારા ભગવાનનો નિશ્ચય થાય છે. રમા સેવ્ય પાદાંબુજમ શાસ્ત્ર યોનિમ, શાસ્ત્રનું કારણ પણ તમે જ છો. અસ્ય મહતઃ ભૂતસ્ય નિશ્વસિતમ એતત ઋગ્વેદઃ યજુર્વેદઃ સામવેદઃ અથર્વ અંગિરસઃ ઇતિહાસઃ પુરાણમ. ભગવાન જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ લેતા હોય, ઉચ્છ્વાસ ભગવાનના ઉચ્છ્વાસમાંથી તમામ વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ઇતિહાસ, પુરાણ, વિદ્યા, ઉપનિષદ, જે પણ કઈ શ્લોકો છે, શ્લોકો, સૂત્રો, એની ઉપર રચાયેલું ભાષ્ય સર્વાણી નિઃશ્વસિતાની, ભગવાનના ઉચ્છ્વાસમાંથી આ બધું નીકળેલું છે. કહેવાય ભગવાન હશે, ભગવાનના ઉચ્છ્વાસમાંથી બધા વેદો, શાસ્ત્રો બધું નીકળે. એટલે કહ્યું કે શાસ્ત્ર યોનિમ, શાસ્ત્ર માત્રના કારણ હે ભગવાન તમે છો. તમ આદ્યમ ભવંતમ, તમારો કોઈ આદિ નથી, તમે અનાદિ છો. અનાદિ એવા હે ભગવાન હું તમને ખૂબ જ ભાવથી તમારું ભજન કરું છું. ત્યારબાદ આમ તમામ શાસ્ત્રોમાં જો કોઈ પ્રતિપાદ્ય સ્વરૂપ હોય તો એ કોણ છે? ભગવાન છે. એમ બ્રહ્માજીએ જે વાત કરી કે એવા જે ભગવાન એમાં અતિશય દ્રઢ ભક્તિ થશે ત્યારે જ મુક્તિ થશે. શા માટે ભગવાનની ઉપાસના કરવી? તો એ શિવજીએ કહ્યું કે તમામ શાસ્ત્રો એ ભગવાનની જ ઉપાસના કરવાનું કહે છે. તમામ શાસ્ત્રોનું કારણ પણ ભગવાન જ છે. એ એક જ એવા છે કે જે નિર્ગુણ છે, એટલા માટે ભગવાનની ઉપાસના કરવી. એ ઉપાસનાની દ્રઢતા માટે શું કરવું? તો એ હવે ધર્મ પ્રજાપતિ એ સ્તુતિ કરે છે. કથા ત્વદીયા ભવપાશમોચની સુદેવતા પત્રય તપ્ત દેહિનામ અનેક જન્મા ખચયાપહારિણી તનોતિ ભક્તિમ વયુનમ તવાંજસા. ધર્મ પ્રજાપતિએ ભગવાનની કથા એની સ્તુતિ કરે છે કે હે ભગવાન તમારા નામનું સ્મરણ, તમારા ચરિત્રોનું ગાન, એનો કેવો મહિમા છે. તો ત્વદીયા કથા ભવપાશ મોચની, હે પ્રભુ તમારી કથા એ ભવપાશમાંથી મુક્ત કરનારી છે. જ્યાં સુધી આપણે આ સંસારમાં છીએ ત્યાં સુધી આપણે સૌ કોઈ ભવ રોગના રોગી છીએ. એ ભવ રોગને દૂર કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ જડીબૂટી હોય, ઔષધિ હોય, તો એ ભગવાનની કથા છે. ઔષધ કડવું હોય, પીવાનું મન ન થાય, કારણ કે કડવું છે. અને ડોક્ટર આપે આપણને દવા કડવી હોય તો પણ મોઢું બગાડતા મન વગર પીવી પડે એટલે પીએ છીએ, પણ પીવાનું મન થાય કારણ કે કડવું છે. પરંતુ ભગવાનની કથા એક એવી ઔષધિ છે કે જે અત્યંત મીઠી છે, શ્રોત્રને અને મનને આનંદ આપે છે. અને એ ઔષધિ એટલા માટે મીઠી છે કારણ કે આપણે જેમ સાદી દવા કોઈ ડોક્ટર આપે અને આપણે મોઢાથી પાન કરીએ, એવી રીતે ભગવાનની કથાનું પાન નથી કરવાનું. આ ઔષધિ એનું પાન એ કાન દ્વારા થાય છે. દીઠી અમે ઉત્તમ એક દેવી, જેની દિશે રીત નવાય જેવી, આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે. એક દેવી એવા છે કે જે આહાર કાન વડે કરે છે, એ કોણ? કથા દેવી. કથા એવી છે કે જેનું પાન આપણે કાન દ્વારા કરીએ છીએ. આપણા આત્માનો આહાર એ કાન દ્વારા થાય છે. અને જો કથાનું શ્રવણ બંધ કરી દઈએ તો પુષ્ટિ પામે નહીં તો મરે છે. આહાર કાન દ્વારા કથાનું શ્રવણ કરીએ તો જ જીવાત્માની પુષ્ટિ થાય, નહીતર પુષ્ટિ થતી નથી. ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમને છોડતા હતા એ વખતે કોઈકે પ્રશ્ન કર્યો કે તમે શા માટે સાબરમતી આશ્રમને છોડો છો? એ વખતે ગાંધીજીએ કહ્યું કે હું સાબરમતી આશ્રમને તો મારા દેશને આઝાદ કરવા માટે છોડું છું, પણ ક્યારેય પણ હું ભગવાનની પ્રાર્થના નહીં છોડું, કારણ કે પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે. ભગવાનની કથા એ ભવરોગને મટાડનારી છે. બીજું કહ્યું કે તાપ ત્રય તપ્ત દેહી નામ, ત્રણ તાપ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક તાપ એના પણ બે પ્રકાર, શારીરિક અને માનસિક. શરીરમાં જે પણ કાંઈ વાત પિત્ત અને કફ એ દૂષિત થવાને કારણે આપણને રોગો થાય છે એ શારીરિક. શારીરિક આધ્યાત્મિક તાપ અને માનસિક વસ્તુ, જે પણ કાંઈ આપણા મનની અંદર ઈચ્છા હોય એ પ્રાપ્ત થાય તો આપણને સુખ થાય, એ વસ્તુ પ્રાપ્ત ન થાય તો જે આપણને દુઃખ થાય છે. આ ઈષ્ટ પ્રાપ્તિ અને ઈષ્ટની જે પ્રાપ્તિ નથી થતી એનાથી જે સુખ દુઃખ થાય છે એ માનસિક તાપ છે. એટલે આધ્યાત્મિક તાપમાં બે પ્રકાર, શારીરિક અને માનસિક. આ બંને પ્રકારના તાપ એનું નિવારણ એ ભગવાનની કથા દ્વારા થાય છે. પછી આધિભૌતિક. આધિભૌતિક એટલે કે જે બીજા મનુષ્યો, આપણા જે દુશ્મન હોય એના દ્વારા જે પણ કાંઈ ઉપાધિ થાય, સિંહ, દીપડો, વાઘ જંગલમાં ગયા હોઈએ અને આપણને આપણી પાસે આવે ને ભક્ષણ કરવા માટે આવે, તો ઇત્યાદિ જે અન્ય ભૂત પ્રાણી માત્રથી જે ઉપાધિ થાય છે એ આધિભૌતિક તાપ. અને આધિદૈવિક તાપ એટલે કે દુષ્કાળ, અનાવૃષ્ટિ એ આધિદૈવિક તાપ છે. આ ત્રણેય પ્રકારના તાપની નિવૃત્તિ જો આપણે એક પ્રકારે વિચારીએ તો વાત પિત્ત અને કફ દ્વારા જે શારીરિક રોગ થાય છે એ દવા લઈએ તો મટી જાય. જેવા આપણે એવી રીતે સમાજમાં સારી રીતે આચરણ કરીએ તો આપણું કોઈ શત્રુ ન બને, જંગલમાં ગયા હોઈએ ત્યારે પ્રોટેક્શન સાથે જઈએ તો સિંહ, વાઘ, દીપડો આપણને કરડી ન જાય, એક આધિદૈવિક ઉપાધિ એવી છે કે જે આપણા હાથમાં નથી. બાકી બધું તો, બાકી બધા તાપના ઉપાયો છે તો ભગવાનની કથા શા માટે સાંભળવી? તો ભગવાનની કથા એટલા માટે સાંભળવી કારણ કે બીજા જે પણ કાંઈ ઉપાયો છે એ ઉપાયો ટેમ્પરરી છે, ક્ષણિક છે. એ ઉપાયો જો આપણે કરીએ તો નિવૃત્તિ થાય છે, દુઃખથી નિવૃત્તિ થાય છે, પણ એ દુઃખની નિવૃત્તિ આત્યંતિક નથી હોતી, અલ્ટિમેટ નથી હોતી. આ ત્રણેય તાપમાંથી મુક્તિ ઉપાયો કરવાથી થાય, પરંતુ આત્યંતિક રીતે મુક્તિ નથી થતી. ભગવાનની કથા એવી છે કે જે આ ત્રણેય તાપમાં તપતા જીવને આત્યંતિક મુક્તિ અપાવે છે. ક્યારેય પણ આ તાપ ફરીથી એને સહન ન કરવો પડે એવું ભગવાનની કથા દ્વારા પોષણ મળે છે. એટલા માટે ભગવાનની કથા એ તાપ ત્રય તપ્ત દેહી નામ મોચની, એના અનેક પ્રકારના જન્મોના જે પાપ છે એનો જે સમૂહ છે એ પણ આના દ્વારા નાશ પામી જાય છે. અને તનોતિ ભક્તિમ વયુનમ તવાંજસા, ભગવાનની કથા એ તરત જ આપણી ભક્તિને પુષ્ટ કરનારી છે, ભક્તિને વધારનારી છે. સદૈવ સા કર્ણ પથેન રદ્દરીમ વિશંતુ હે અનંત અભિધ સન્મુખોદ્ગતા. સન્મુખોદ્ગતા એટલે સત્પુરુષોના મુખ થકી નીકળેલી એવી તમારી અમૃતરૂપ જે કથા. ધર્મ પ્રજાપતિ એવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા કર્ણપટલ દ્વારા સદાયને માટે મારા હૃદયમાં એ સ્થિર થાઓ. અને મમ અન્ય વાસના હરતાત, મારા હૃદયમાં રહેલી તમારા સિવાય જે અન્ય વાસનાઓ સંસારની છે એ તમામ વાસનાઓ મારા મનમાંથી દૂર થાય એવી હે પ્રભુ દયાબ દયે, તમે તો દયાના સિંધુ છો, માટે એવી કરુણા કરો કે તમારા વિના અન્ય વાસનાઓ દૂર થાય અને હું તમારા સ્વરૂપમાં પ્રીતિ કરી શકું. તમારા કથા દ્વારા મને પ્રાપ્તિ થાય એવી તમે મારા ઉપર કૃપા કરો. હવે અન્ય જે પ્રજાપતિ છે એ ભગવાનની પ્રાર્થના કરે છે. ધન્યાય તે કલ્પવૃક્ષાય દીયાં છાયામેતાં આશ્રિતસ્ત્વં સહસ્રી ધન્યકર્તા મંડપસ્યાસ્ય તેવે ધન્યેશા ભૂર્યત્ર પીઠં તવેશ. બ્રહ્માજીએ ઉપાસનાની વાત કરી કે ભગવાનની ઉપાસના થાય, એ ઉપાસના શાહ માટે થાય. શિવજીએ કહ્યું કે તમામ શાસ્ત્રો એ ભગવાનનું પ્રતિપાદન કરે છે, માટે ભગવાનની જ ઉપાસના થાય. એની પુષ્ટિ કઈ રીતે થાય? તો ધર્મદેવે એવું કહ્યું કે એની પુષ્ટિ એ ભગવાનની કથા દ્વારા થાય છે. હવે આ બધું થાય તો શું થાય? તો કે ધન્યા એ તે કલ્પ વૃક્ષા યદિયામ, એવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અત્યારે જે કલ્પ વૃક્ષોની હારમાળા નીચે તમે વિરાજિત થયા છો એ તમામ કલ્પ વૃક્ષો એ આજે ધન્ય થયા છે, કારણ કે તમે નિર્ગુણ છો અને નિર્ગુણ એવા તમારા સંબંધ થયો એટલે એ બધા પણ નિર્ગુણ થયા છે. ધન્ય કરતા વિશ્વકર્માએ ભગવાનને બેસવા માટે મંડપની રચના કરી હતી, તો એ મંડપના રચના કરનારા એવા વિશ્વકર્મા એ પણ આજે ધન્ય થયા છે, કારણ કે એમનું જે પણ કાંઈ કલા હતી એ આજે તમારા ઉપયોગમાં આવી. ધન્યેશા ભૂરી અત્ર પીઠમ તવેશ, જે સિંહાસન ઉપર તમે વિરાજિત છો એ સિંહાસન પણ આજે ધન્ય થયું છે. ધન્ય લોકે, આ લોક પણ ધન્ય થયો છે. ધન્ય એષા ભૂહુ, આ પૃથ્વી પણ આજે ધન્ય થઈ છે. નૂનમ એષ અંબુ રાશિહિ, આજે સમુદ્ર પણ ધન્ય થયા છે, કારણ કે એમના દીકરી એમનો સ્વીકાર તમે કર્યો છે. ધન્ય એતે ત્વામ વયમ વિક્ષમાણાઃ, એ બધા તો ધન્ય થયા છે, પરંતુ જે દર્શન મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે એ તમારું એવું દર્શન એ અમને આજે થયું છે, માટે તમારા સંબંધને કારણે અમે પણ આજે ધન્ય થયા છીએ. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં વાત કરી કે એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે એ ભગવાનના વસ્ત્ર, અલંકાર, પરિચર્યાના કરનારા સેવક એ સર્વે ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ જ છે. એ સર્વ કોઈ ધન્ય થાય છે, કારણ કે એમને ભગવાનનો સંબંધ થાય છે. કથા દ્વારા આપણને ભગવાનનો સંબંધ થાય તો આપણે પણ નિર્ગુણ થઈએ. હવે જે પણ મનુઓ એ વખતે હાજર હતા એ મનુઓ સ્તુતિ કરે છે. ધર્મ કલુ સહી પરમ ધર્મેભ્ય માધવ સકલેભ્ય અપી, તમામ ધર્મો એ ધર્મોની અંદર જો કોઈ શ્રેષ્ઠ ધર્મ હોય તો એ કયો ધર્મ છે? ભક્તિ હિ ભવતિ યતો વે ધર્મ ભુવિ ત્વયિ નિર્વદ્યા. નિર્વદ્યા ભક્તિ હિ ભવતિ યદિ. નિર્વદ્યા એટલે કે દોષોથી રહિત એવી ભક્તિ તમારામાં જો કોઈને થાય તો એનાથી શ્રેષ્ઠ ધર્મ આ દુનિયાનો બીજો કોઈ ધર્મ એનાથી શ્રેષ્ઠ નથી. હે ભગવાન, તમે કેવા છો? ધર્માત્માનમ, તમે ધર્મના આત્મા છો. ધર્મ એ તમારા આધારે ટેકો છે. એકાંતિક ધર્મને તમે ધારણ કરીને રહ્યા છો અને એટલા માટે જ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે ધર્મના ધરતલ એવા જે ભગવાન એ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા ત્યારે ધર્મ કેને શરણે રહ્યો? એકાંતિક ધર્મ એને જે પાળે છે, એ એકાંતિક ધર્મનું જે રક્ષણ કરે છે એના આધારે ધર્મ ટકે છે. જેના હૃદયની અંદર મહારાજે એમાં સ્વરૂપ નિષ્ઠાની વાત કરી છે એ વચનામૃતમાં, મધ્યના 16માં વચનામૃતમાં, કે ભગવાનનું સ્વરૂપ જેના હૃદયમાં રહે છે તો હૃદય છે, ધર્મ છે, એ ભગવાનના આધારે ટકે છે. એટલે જેના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ હોય તો સહેજે સહેજે ધર્મ પણ, ધર્મ નિષ્ઠા એ પણ આવી જાય છે. એટલે મહારાજે કહ્યું કે સ્વરૂપ નિષ્ઠાને જે દ્રઢ કરે છે તો એને ધર્મ નિષ્ઠા સહેજે રહે છે. હે ભગવાન, તમે ધર્માત્મા છો, ધર્મધૂર, તમે ધર્મની ધુરાને ધારણ કરનારા છો. ધર્મ પાતારમ, માત્ર એટલું જ નહીં, આ પૃથ્વી ઉપર તમે જ્યારે જન્મ ધરીને અનેક લોકોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પધારો છો ત્યારે ત્યારે તમે ધર્મનું પાલન પણ કરો છો. અને એ આપણે ચરિત્રોનું શ્રવણ કરીએ એમાં આપણને ખ્યાલ આવે કે નહીં, ખરેખર મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હતા, મહારાજે નંદ સંતોને એવા કહ્યા કે એ સંતોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં મહારાજની આજ્ઞાને સારધાર રીતે પાળનારા એવા ભક્તો તૈયાર થયા. વજેસિંહ દરબારની અંદર અભેસી જાય અને એ વખતે એમ કહેવામાં આવે કે તમે દારૂનું પાન કરો તો કે મારું ગળું કાપી નાખો અને પછી તમે ન્યાથી રેડી દો, બાકી જ્યાં સુધી ગળામાં કંઠી છે ત્યાં સુધી દારૂ અંદર નહીં જાય. પીપલ્લા ગામના કાના ભગત હતા, એમને એવો નિયમ કે મહારાજની આજ્ઞા ક્યારેય પણ લોપવી નહીં. મહારાજની આજ્ઞા લોપાય તો એમને ખૂબ પશ્ચાતાપ થતો. એક વખત એમના પત્ની દીકરાને સાથે લઈ ખેતરમાં એમને ભાથું દેવા માટે આવતા હતા. ભગત ખેતરની અંદર કામ કરતા હતા. એ વખતે એમના નાના દીકરા હતા, એમણે જીદ કરી કે માં મને પેલું રાડું લાવી આપ. હવે દીકરાને શું ખબર પડે, દીકરો તો ઝડપ હોય એટલે ઝડપથી ભાગી જાય. એમના માને થયું કે જો હું એને રાડું નહીં લાવી આપું તો આ ભાગી જશે તો વળી પાછું પકડવો મુશ્કેલ થશે. એટલે તરત જ બીજાનું ખેતર હતું એમાં વાંકાવળી અને રાડું એ આ દીકરાને આપ્યું અને એ બધું કાના ભગત જોતા હતા. એટલે તરત જ એમના પત્ની જ્યારે ભાતું દેવા માટે આવ્યા, કહ્યું કે સમય થઈ ગયો છે, જમી લ્યો. ભાતું ખોલ્યું અને કીધું ભગતે કે ભાતું હવે બંધ કરી દો, આજે અમે નહીં જમીએ. શા માટે? પેલા મને એ કહો કે બાજુના ખેતરમાં વાંકાવળીને તમે શું કરતા હતા? તો કે આ દીકરાએ જીદ કરી કે મને રાડું લાવી આપ. એક રાડું લેવામાં શું વાંધો, અને એ પણ સૂકું લીધું છે. અરે કાલે કારો દીકરો એમ કહેશે કે તું કૂવામાં પડ તો તું કૂવામાં પડીશ? તો કે કૂવામાં તો હું નહીં પડું. તો શા માટે તે આજે ભગવાનની આજ્ઞા લોપી? માટે આજે તારે પણ ઉપવાસ કરવાનો છે ને હું પણ ઉપવાસ કરીશ. એ દિવસે ભગતે ઉપવાસ કર્યો, એમના પત્નીને કરાવ્યો, અને બીજા દિવસે સંતો એવું લેખું અક્ષરાનંદ સ્વામીની વાતોમાં કે બીજે દિવસે શા માટે કર્યો એ તો નથી લેખું, પણ બીજે દિવસે ભગતે પાછો ઉપવાસ કર્યો અને ત્રીજે દિવસે પારણા કર્યા. આ નંદ સંતો એ મહારાજે એવું નંદ સંતોનું ઘડતર કર્યું કે એ નંદ સંતોએ પણ આવા હરિભક્તો, ધર્મનું પાલન કરતા એ હરિભક્તો તૈયાર કર્યા. એટલા માટે મનુએ સ્તુતિ કરે છે કે ધર્મ પાતરમ, હે પ્રભુ તમે એકાંતિક ધર્મનું પાલન કરનારા છો, પોષણ કરનારા છો, સર્વાતી પ્રિય ધર્મમ, ધર્મનું પાલન તો તમે કરો છો, પાલન કરાવો છો, પણ તમને જે ધર્મ પાળે એ અતિશય પ્રિય છે, ત્વામ ધર્મ સંભૂતિમ નમઃ, હે ધર્મને ધારણ કરનારા ભગવાન અમે તમને નમસ્કાર કરીએ છીએ. આવી રીતે મનુઓ, ઋષિઓ, બ્રહ્માજી, શિવજી એ આપણા આત્યંતિક કલ્યાણ માટે બ્રહ્માજીએ શું કહ્યું? પહેલો ઉપાય ભગવાનની દ્રઢ ઉપાસના. શિવજીએ કહ્યું કે નહીં, વાત બરાબર છે, તમામ શાસ્ત્રો પણ એ જ પ્રતિપાદન કરે છે, એના માટે કથાનું શ્રવણ કરવું, કથાનો શ્રવણ થાય તો આપણે ધીરે ધીરે નિર્ગુણ થતા જઈએ અને ધર્મે સહિત ભક્તિ કરવી, ધર્મનું પાલન કરવાની પણ આજે વાત આવી. ત્યારે આ એક એક સ્તુતિઓ એ તમામ દેવતાઓ એમને પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવેલી આ બધી સ્તુતિઓ છે, એ સ્તુતિને આપણે આવતીકાલે વિશેષપણે સમજીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. મહારાજના નામની ધૂન કરી કથાને વિરામ આપીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય વહેલા ભક્તજનો આજની ધનુર્માસની આ કથામાં વાસુદેવ મહાત્માનું જ્યારે રસપાન કરીએ છીએ ભવ બ્રહ્માદિક દેવતાઓએ સ્તુતિ કરી સંતોએ પણ કીર્તનમાં લખ્યું છે ને જેના ભવ બ્રહ્મા પૂજે પાવલા રે એવા પ્રગટ મેળા મહારાજ રે જેમની સ્તુતિ કરે છે જેમનો મહિમા આપણે સાંભળીએ છીએ એ જ મહારાજના આશ્રિત આપણે છીએ એમની વિશેષને વિશેષ ભક્તિ આપણા હૃદયમાં દ્રઢ થતી જાય આજના ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના મુખ્ય યજમાન પદે મુકેશભાઈ જસમતભાઈ ભુવા એમના સુપુત્ર ઋષિત સંદીપકુમાર ધીરજભાઈ બારસિયા દિલીપભાઈ ગૌતમી સુપુત્ર ડૉક્ટર ઘનશ્યામ મૌલિક દિલીપભાઈ ગૌતમી, ચિંતનકુમાર ચંદુભાઈ રૈયાણી એમનો જન્મદિવસ છે. મયંક કુમાર અરવિંદભાઈ ધામી એમનો પણ જન્મદિવસ છે. જગજીવનભાઈ, વિઠ્ઠલભાઈ કૈલા, ધીરજલાલ, જેઠાલાલ પટોળિયા, વિજયભાઈ દક્ષિણી અને નિલેશભાઈ જોશી આ તમામ ભક્તોને મહારાજ વિશેષ ભક્તિ સત્સંગનું બળ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આજની કથાને વિરામ કરીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.